9:11:70 બહુ વહેલું થયું. ખોટું નથી, આપણે પરીક્ષા કરવાની. શું થયું કે દુકાનદાર ભાડો કહેવાય? શું કહ્યું? મારી દુકાન પછી આ દુકાન છે કે નહીં એટલું તપાસ કરવું એ ઘરાક નું. હા, ઘરાક ના સમજવાનું કે આ ખરેખર આ દુકાન છે કે શું છે એ ઘરાક ના સમજવાનું. પછી આમાં દુકાનદારી પદ્ધતિ છે કે એ તપાસ કરવું એ તપાસ. એટલે પેલા બાઈંગ એન્ડ સેલિંગ ના જેવું રિલેશન થયું ને, બાઈંગ એન્ડ સેલિંગ. હા, બાઈંગ એન્ડ સેલિંગ એ વેપારી. એમનું એવું કેવું છે કે આપણે કેવી રીતના પારખ કરવી કે આ સાચું જ્ઞાન છે ને આ સાચું જ્ઞાન નથી, એવું એમનું. હા, જે સમજણ થી અંદર શાંતિ થાય, જે સમજણ થી છોકરો વાગતી ઓછી થાય, એ બધું સાચું. અને જે સમજણ માદકતા ચડાવે એ ખોટું. ખાલી માદક જ થઈ ગયો, એને ઇન્ટરેસ્ટ પડ્યા કરે એમાં. કશું એમાં નબળી એકવી ઘટતી ના હોય, જો ઉતા નબળી વધી ગયેલી હોય. જીવનમાં છોકરો ન વાગે, જીવન સ્મૂધ ચાલે છે, શાંતિથી ચાલતું હોય, તો એમ સમજવું કે એ જ્ઞાનમાં છે અથવા એ જ્ઞાની હાથમાં છે. એ જ્ઞાની છે, જ્ઞાનમાં એવું કહેવાય નહીં, જ્ઞાનમાં કહેવાય નહીં. પણ એને પોતાને ખાતરી થઈ ગયેલી હોવી જોઈએ. એમ તો પુણ્ય જાગે તારે ખૂબ પણ ના વાગે, તો પણ એને પોતાને ખાતરી હોય છે કે મને ઠોકર લાગતી નથી એવું ખાતરી. એટલે ખરાબ ટાઈમમાં ઠોકર ના વાગી જોઈએ, સારા ટાઈમમાં તો કોઈને ના આવે, કૂતરો નહીં ના આવે. શું કહે? જયારે ભૂલે જાગે ત્યારે કૂતર નહીં ઠોકર ના આવે, સાપ જાગે ત્યારે ખબર પડે. આ તો બધી નબળાઈ જ ભરી રહી છે આમાં. આમાં તપાસ ક્યાં કરવાનું? નબળાઈ જ્ઞાની પુરુષ બધી જ્ઞાન થી જાય, બીજી કોઈ રસ્તે નબળી જાય. સર્વશક્તિમાન એ થાય, પદ પ્રાપ્ત થાય, અને શ્રદ્ધા દે પોતાની પદની. ત્યારે પોતાને શક્તિ ઉત્પન્ન થાય, ત્યાંથી શક્તિ સિદ્ધ ઉત્પન્ન થાય. બીજા બધા ધર્મ ધર્મ જ નથી ને, એ તો એને માદકતા માટે ધર્મ કરવો છે. કેવા છે? માદકતા. હા, કેટલાકને જાત જાતના રોગો ઉત્પન્ન થયા છે ને માનસિક, એ માનસિક રોગોને મટાડવાના એ દવાઓ હોય છે. દવા એની જરૂર છે. લોકો કહું છું કે ધીમે ધીમે એકદમ નાખે તો તૂટી જાય કાચું. કારણ કે સમાજ સમાજ એટલે કાચલું વાસણ છે. એટલે એને એમને ના ફેંકી દે, એમને ધીમે ધીમે ધીમે ધીમે નવી નીચે નવી. ચલું ભાઈ, જો કઈ વાત કરો ને, કઈ આજે બહુ વખત પીડા થયા છે. તમારી જાગૃતિ મને બહુ સારી લાગી. અહંકાર હોય તો અભિમાન અને અહંકાર ને બધું હોય, ક્રોધ. હા, અભિમાન જેટલો અહંકાર ને અભિમાન, એ બધું અહંકાર. જાણે 2 ડિગ્રી નું હોય આ કાચના છે, શું કે 2 માઇનસ છે ને, માઇનસ. હા, અભિમાન જો 2 હોય તો પ્લસ 4 થઈ ગયું હોય. પેલું અહંકાર જો 2 હોય તો અભિમાન નો 4 થઈ ગયું હોય. અને પછી તુંડ મિજાજ ને 12 હોય. હા, તુંડ મિજાજ ની અભિમાન માં તુંડ મિજાજ નો આટલો બધો સંતોષી જાય ને. મને લાગે તારી ઉંમર કેટલી થઈ? 35 મળે. પૂરવાનું લઈને આવેલા શીખવાનું બોલે એ તો લિમિટ છે, પણ પૂરવાનું લઈને આવેલા એ તો મને ખબર. હવે ખુબ બહાર જાય ને એવું લેવા જાય ને, બહાર જાય કે નહીં? મારો પ્રોબ્લેમ ભાઈ, મારો ગુસ્સો બહુ વધી ગયો છે, એના માટે શું કરવું? એ અહીં આપણે અહીં તો અહંકાર મતભેદ એની સાથે આપણું માઇન્ડ કેવી રીતે કામ કરે છે? મગજ આપણું માઇન્ડ, હા, એની સાથે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે કામ કરે છે, કેવી રીતે લેવું જોઈએ મગજની સાથે કામ બધાને? કેવી રીતે પહેલાં કામ કરે છે, હા, અને એને દૂર કરવા માટે કે એને ઓછો કરવા માટે આપણે કેવી રીતનું કામ કરવું જોઈએ? શું શું ઓછું કરવા માટે? ગુસ્સો, અહંકાર, અભિમાન જે કહીએ બધા, અમુક આપણા જે દુર્ગુણો જોયું છે ને, એ કહો તમારા જાગૃતિ આવે તો કહો, એના ઉપાય તમે દેખાડીએ તો એ ઉપાય તમારી પણ ટકશે નહીં. અત્યારે આ ગુસ્સો આવે છે ને, એ દરેક બાબત પૃથ્થકરણ જો તમે કરો ને તો ગુસ્સો આવતો બંધ થઈ જાય. પૃથ્થકરણ કરવાની શક્તિ નથી એટલે પછી ગુસ્સા આટલા થાય શક્તિ, એટલે હું ગુસ્સો કરે છે. જે પૃથ્થકરણ કરવાની શક્તિ એની એમ થાય છે એટલે ગુસ્સો કરવાનું. એટલે અમે આ જાગૃતિ આપીએ, એ જાગૃતિ એને હેલ્પ કરશે. બધું જાગૃતિ જ નથી, નિંદ્રામાં જ કહેવાય. દાદા, જે ભૂલો થતી હોય અને એની પર ગુસ્સો આવે તો ગુસ્સો ન કરવો એ યોગ્ય છે, અથવા તો ભૂલો યથા મતલબ પહેલેથી જ નિશ્ચિત થયેલી છે માટે ભૂલો થાય માટે એમ જાણીને ગુસ્સો ન કરવો એમ કે છે? જો થઈ જાય છે ને થઈ જાય છે, પછી કરવાનું તમારે રહ્યું જ કેમ? ના પણ એને રોકવા માટેનો તો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો નબળાઈ છે, શું છે? હા, પણ એમનું કહેવું એવું છે કે એને રોકવા માટે આપણે પ્રયત્ન કરીએ તો ગુસ્સો થોડો ઘણો અટકાવી શકાય ને. ગુસ્સાને રોકવા પ્રયત્ન પછી આગળ નથી દેખાતું, અઘરો થઈ જાય છે, ગુસ્સો કરે છે. આ માણસ લોભે એવી રીતે છે, અંધ થાય ત્યાં પછી લોભ કર્યા કરે છે, અને અહંકાર વસ્તુ આંધળો જ કરી નાખે તો માણસ. તો આપણે જેમ ધારેલું કામ ન થઈ શકે તો બી આપણને અમુક ડિસએપોઇન્ટમેન્ટ આવે, આ તે કંઈ થાય ના? ધારેલું કામ ન થઈ શકે એનો સવાલ નથી, ગુસ્સાથી થઈ શકે એવું છે. હા, એ વાત સાચી, ગુસ્સો કરવા થાય છે એવું નથી. હા, ધારેલું કામ ના થાય પણ એને પૂર્ણ વિચારમાં આવે ને, વિચારથી પ્રસંગ કરવામાં આવે, ગુસ્સો કરવાની જરૂર હોતી નથી, છતાં ગુસ્સો કરે છે નબળી હોવાથી. નબળાઈ જાગૃતિ, નબળાઈ કેમ છે? તે જાગૃતિ નથી, બિલકુલ જાગૃતિ નથી. આખા દિવસ માં ચાર વખત તો અભિપ્રાય બદલે, પોતાના છોકરાની બાબતમાં, બહુ લાઈફ ના બાબતમાં, ઘડીમાં સારા કે પછી ઘડી ખરાબ છે. એક ભાઈ ને એના બાપ છે તો ચાર પાંચ વખત અભિપ્રાય આપતો હતો, પછી એમને છોકરો કહેતો હતો કે તારા ફાધર એમ કહે છે કે તમારે તમારું સ્કૂલનું સર્ટિફિકેટ સારું, તમારું સર્ટિફિકેટ અમે જોઈતું નથી કહ્યું. શું કહ્યું? કારણ તમારું સર્ટિફિકેટ રોજ રોજ ફર્યા કરો છો કલાકમાં, અને સ્કૂલનું સર્ટિફિકેટ એ હિસાબ સુધી પતે બધી ભરે નહીં. બાપનું સર્ટિફિકેટ દાડમ ચાર વખત કહેવું, અને સર્ટિફાઈડ કહેવાય છે સર્ટિફિકેટ કેવું હોય, થોડું આપવું ફરી જાય. તમને આ જવા એમ જોઈ લીધા નહીં, તમારી પણ સર્ટિફિકેટ એમ કહે છે, એમને બેસી ગયું અમે જોઈ લીધું, હવે ફરી જ્યારે મળશે ત્યાં સર્ટિફિકેટ જ છે. સર્ટિફિકેટ હવે નહીં બદલાય, મોટી મને જેવું લાગે છે ને, જેવું આ જ્ઞાનીઓ ને આ જગત ના મોટી ઉંમરના દરડામાં રમકડા મારતા લાગે, જગત આખું રિલેટિવ રમકડા રમાયા કરે છે. ધારો જુદી જુદી જગ્યાએ વાત કરવા બધું સાંભળી છે કે બધા સાથે રમ એક જણ અમેરિકામાં હોય બધે બધે દેખાય, પણ સામાન્ય દર્શન હોય, સામાન્ય સામાન્ય દર્શન હોય તો કોઈ એની સ્તુતિ કરતો હોય તો એને એની કૃપા સી રીતે ઉતરે, એની એની કૃપા સી રીતે ઉતરે, એમની કૃપા ઉતરવાની, એમને કૃપા હોય ને, એમાં જ્ઞાની ની તો હોય ને, ના એમને કૃપા ના હોય, જ્ઞાની ની તો હોય ને, હવે જ્ઞાની અમેરિકામાં છે, અહીંયા એક જણ એની સ્તુતિ કરે છે, અને તમારા આત્મા રૂપે હોય, દરેક ના આત્મા રૂપે હોય, અનુભવ નથી થયો જ્યાંથી અનુભવ એના અસ્પષ્ટ છે ત્યાં સુધી આ સ્પષ્ટ સ્વરૂપ આ છે જ્ઞાની. લાયા ને પછી આ બંગલો બાજુ અહીંયા બીજા ધંધા માટે કઈ ગયો, એમ બિઝનેસ કરવા માટે કઈ કારખાનું કરવા માટે કેટલા લઈ આવશે પછી નહીં જાય. ભણવાની શક્તિ આપો, વહેલું ઉઠવાની શક્તિ આપો, એ બધું માગીએ, જે શક્તિ હોય તે માગીએ, ભણવાની શક્તિ આપો, મને વાંચવાની શક્તિ આપો, બેબીને હું મારી જશું કે ભૂલ ના થાય એ મને સંકલ્પ આપો, શક્તિ આપો, એ શક્તિ આપો. શું કામ થાય છે માતાને ગર્ભમાં દુઃખ પડે તો એની વિચાર થઈ જાય, દુઃખ ના પડે તો લિંક ચાલુ રહે, યાદ શક્તિ, યાદ શક્તિ ની લિંક ચાલુ રહે, લિંક જ છે ને, આ બધી અનંત અવતારની લિંક જ ચાલુ છે. મરણ તો આપણે રાત્રે સુઈ ગયા ને હવાર ઉઠીએ એના જેવું છે, મરણ રાત્રે સુઈ ગયા એટલે મરી ગયા ને, પણ મરવાનો થાય એ પેલા ને મેડિસિન છે એને બેભાન જ કરી દે, મરવાનો થાય ત્યાંથી બેભાન કરી દે તો, બેભાન કરી દે તો ઉડતું જરાય કઈ દે હોય તે જ કરી, બેભાન તો આત્માનો ગુણ કેવો છે કે વેદના હદથી વધી એટલે પોતે પોતે ખસી જાય, બેભાન જ થઈ જાય પોતે, વેદના વધે બેભાન થઈ જાય, આ માણસ મળતી વખત બેભાન થઈ જાય છે, ભાન તો અંતે હોતું નથી, મળતી વખત બેભાન થાય છે કશું ભાન નથી હોતું, પ્રતિષ્ઠિત આત્મા બેભાન થઈ જાય, જે ભાન માં છે તે જ આત્મા બેભાન થઈ જાય, કારણ કે રિયલ ને અમુક હદ સુધી આ બહાર ની વેદના સહન કરી શકે એમ છે, જેથી આગળ સહન કરી શકે નહીં એટલે ખસી જાય છે, જે ભૂમિકામાં ત્યાં સહન ના થાય એટલે કદી જાય, ડિલિવરીમાં એવું થાય, ડિલિવરીમાં જો દુઃખ વિશેષ ભરી ગયું ખસી જાય, કારણ શું મૂળ કારણ શું, પોતાની સત્તા નથી, આ પોતાની સત્તા છે જાણતો નથી, જ્યાં પોતાની સત્તા છે જાણતો નથી, નથી સત્તા ત્યાં આગળ સત્તા વાપરવા જાય છે, ચાલુ ગાડીમાં આપણે દોડીએ ને એ ડબ્બામાં દોડ દોડ કરીએ, જેથી આગળ જવાય ના, પણ તો પછી આવું થાય છે એનું મૂળ કારણ શું, જાણે જ નથી કશું, ના જાણે છે કે કશું જોડે આવવાનું નથી, ફલાણું નથી, બીજું તોય મમતા કેમ જાણતો જ નહીં, ભાન જ નથી એને કશું. ધાર્મિક કર્મયોગી હોય તેને પૂછો છો, સંસારિક કર્મયોગી બધા કર્મ જોઈન થાય ને એ કર્મયોગી કહેવાય. કોઈ પણ કર્મ જોઈન થાય આપણે બધા કોણ હે? આપણે બધા કોણ આપણે તો કર્મ જ નહીં ને, આપણે બાય રિયલ વ્યૂ પોઈન્ટ વી આર શુદ્ધાત્મા, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નવીન ભાઈ તો એ તો બરાબર છે. એ તો બરાબર છે. એટલે કર્મયોગી એટલે કર્મયોગી ક્યારે થાય? કરતા હોય તો કર્મયોગી બને, પોતે કરતા હોય તો કર્મયોગી થાય, નહીં તો ચાર્જ જ નહીં થવાનું ને. ડિસ્ચાર્જ થાય કરતા વગર કર્મયોગી કેમ ના હોય? ગીતામાં તો કહે છે કરતા વગર કર્મયોગી હોય, કરતા વગર કર્મયોગી હોય શુદ્ધાત્માની રીતે તમે કર્મયોગી રહી શકો ને. ગીતામાં ગીતામાં કહ્યું છે, ગીતામાં કહ્યું છે કે કરતા વગર કર્મયોગી હોય શકે. કર્મયોગી જ ક્યારે થાય કે પોતે કરતા હોય ત્યારે જ કર્મયોગી થાય, અને કરતા વગર કર્મયોગી એ ડિસ્ચાર્જ કર્મ છે. શું છે? ડિસ્ચાર્જ કર્મ. ચાર્જ કર્મ ને ખરી રીતે કરતા યોગી કહેવાય, બાકી ડિસ્ચાર્જ નો કર્મ કર્મયોગી કેવું કેવું એટલે કહી શકે ખરા? કારણ કર્મ નો હું તો મારી જાતને કર્મયોગી કહું. હે? હું મારી જાતને પહેલા કર્મયોગી કહું. હા હા યોગી એટલે પણ તે એમ નવીનભાઈ ને કોને ના શુદ્ધાત્મા ને જ કહું કે કર્મયોગી. હા એ કેમ ના કહેવાય? કેમ ના કહેવાય? કરતા ભાવ જ નથી તો પછી કર્મયોગી ના થાય. કર્મયોગી તો કરતા આપણે જુદો મૂકી દઈએ. નવીનભાઈ કરતા જુદો મૂકી દીધો, કરતા જુદો મૂકી દીધો. હા પછી કર્મયોગી લાગે ના થાય? કર્મયોગ લાગો ના થાય. જે આત્માનમાં ગુણધર્મ જ નથી કરવાનો એને કર્મયોગ કેમ થાય? કર્મયોગ એટલે શું? જ્યાં નથી પોતે ત્યાં પોતે આરોપ કરી અને જે જે ક્રિયા કરે એ બધા કર્મયોગ. જ્યાં પોતે નથી ત્યાં પોતે આરોપ કરે કે હું રામચંદ્ર છું, તો એટલે કર્મ બંધ. એવું નથી, કર્મ કરતાના કર્મ ના ફળ વગર તમે કરો નહીં. કર્મ ના ફળ વગર તો એ જ કહ્યું છે ને, કર્મ ફળ રહે છે. એ વસ્તુ એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ જાતના પરિણામ ની આશા વગર કરો. પણ પરિણામ આવશે એવું પરિણામ ના વિચાર કર્યા વગર કરે જાવ, એવું કહેવા મારે. પરિણામ નો વિચાર કરશો તો ફસાઈ જશો, કર્મ નહીં થાય. તમે માટે પરિણામ જે આવવું હોય તે આવો, ખબર નહી એવું કહેવા મારે. શું થશે કામ નહીં થાય એવા તે બધા વિચાર કરીને પછી જે કરે છે જાય છે ને, જાય છે ખરો, પણ આ વિચાર નહીં કરવા જોઈએ. તો એને એને આ સિદ્ધાંત લાગુ થાય, અને આપણા લોકો એને નિષ્કામ કરવા એ રીતે સમજ્યા કે આપણે કઈ ઈચ્છા નહીં કરવાની, કોઈ જતી થાય એવું નથી. નિષ્કામ કર્મ એટલે શું? તો કર્મના પરિણામને વિચાર નહીં કરો, અને કર્મના પરિણામ વિચાર કરવાથી તો લોકોના મન બગડી ગયેલો હોય. કામ કરે જાવ એ આપણે ઓપન ઓપન ટુ સ્કાય કહી નાખ્યું, વ્યવસ્થિત જ કરે છે. ભાઈ ભાંગડ ક્યાં રહી છે? અને આ મન વચન કયા બધા વ્યવસ્થિત તાબે છે? આપણી મન વચન કયા અંતસ્કર બધું વ્યવસ્થિત તાબે છે ને, વ્યવસ્થિત બધું કરાવડાવે છે. આપણે દ્વેષ કરવાનું શું કરે છે તે નવીનભાઈ શું કરે છે ને શું નહીં એ આપણે દ્વેષ કરવાનો આપણો ધર્મ. નવીનભાઈ કયા કાર્ય કાર્ય કરે છે એમનો નવીનભાઈનો ધર્મ. ઓહો ના ધર્મમાં પડ્યા છે કોણ કોણ ના ધર્મ માં છે? વાંચો વર્ષો ના ધર્મ માં છે, મન મન ના ધર્મ માં છે, બુદ્ધિ બુદ્ધિ ના ધર્મ માં છે, અંતસ્કર અંતસ્કર ના ધર્મ માં છે, નવીન વિનવીન ધર્મ છે, આત્મા આત્મા ના ધર્મ. જો પોતાના ધર્મ હોય એનું નામ ડિસિઝન કહેવાય, તો કમ્પ્લીટ ડિસિઝન. કોઈના ધર્મ એ ના થવું જોઈએ, ડિસ્ટર્બ ના થવું જોઈએ. કૃષ્ણ ભગવાન કહેવાય એટલું જ માગે છે કે ભાઈ પરિણામ ના વિચાર કર્યા વગર તું તારી કામ કરે જા. એને અર્જુને પરિણામ ના વિચાર કર્યા કે આ મારા મામા છે, મારા કાકા છે, મારા હાથ છે, તે બધા મરી જાય તો શું થાય, એ બધા પરિણામ ના વિચાર કર્યા. એટલે નિષ્કામ કરવું પડશે. અને તું કરવાનો તો શું જ છે એટલે, કારણ કે તું જાતે ક્ષત્રિય છું. જો એ તો આ મોહ ઉત્પન્ન થાય, વિષાદ ઉત્પન્ન થાય તો કોઈ કામ લાગશે નહીં. કે શું કે છે, વિચાર ઉત્પન્ન થશે તો કામ લાગશે નહીં. એ વિચાર તારો બહુ છે. શું છે, હા વિચાર છે કે મારા મારા કોઈ સારા જોઉં. અને આ હું મારનારો છું, મારનારો નથી ને મરનારો નથી. આ તો બધું બની ગયેલું છે. શું છે, ખાલી ઇગોઇઝમ થી માને છે કે મેં માર્યું પેલા કે મને પેલો કે મંગ મરી ગયો માને માર્યો મને. બધું ઇગોઇઝમ છે. ઓનલી સાયન્ટિફિક પ્રિન્સિપલ એવિડન્સ છે. કોઈ જરૂર પડી નથી. લોકો કે વારંવાર કે છે ગોડ ઇઝ ક્રિએટર, તાર મારે એમ તો શું કરે છે સાયન્ટિસ્ટ કીધે છે કે ગોડ ઇઝ ક્રિએટર બનાવ્યો કોને. એક વસ્તુ સમજો, ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તમને જે જમવાનું ખરાબ લાગે છે આપણે બીજી બીજી બીજી નાતના માણસને આપો તો ખુશ થઈ. એ તો બુદ્ધિના વાંકા હાથ છે. શું ભાઈ વાંકા હાથે માર માર કરે છે. પોતાની ભાષામાં લઈ ગયો છે. જગતની લેંગ્વેજ જાણવી જોઈએ. કઈ લેંગ્વેજથી અશુભ છે એ જાણવું જોઈએ. જો પોતાની ભાષામાં લઈ ગયો છે એટલે બધું. કેટલાક કહે પરિણામ નથી તેનું મને કર્મ કર્મ જોઈન થયું. નહીં હું હરસી લાવ છું એ જ કર્મ, ત્યાંથી જ કર્મ શરૂઆત થાય. આરોપિત ભાવ છે. માટે એટલી બધા તૈયાર થઈ જવું જોઈએ કે આ જગત તો દુઃખ અને સુખથી ભરેલું છે. કેવું છે, આ પરિણામો બદલાયા જ કરે છે. એટલે કાલે કેવા પરિણામ આવે કે કહેવાય નહીં. માટે જ આપણે છે તે પરિણામના એ નહીં રાખવું જોઈએ. આપણે એક્ઝેક્ટલી જાણી રાખવું જોઈએ કે આ શું છે, આ શું છે. પાસ ને નાપાસ પરિણામ તો આયા જ કરવાનું. તો ભણવા મળે એટલે પાસે કોઈ ભરોસા, કોઈ ભરો નાપાસ થઈ જાવ. તો પણ એ બેલેન્સ તમે તૈયાર કરી રાખવાનું કે આપણે એમાં શું લેવા દેવા, કેટલું સમજે. તો આખો દાળ કકડાટ કરે તો કઈ આ કકડાટ જવાનો નથી. જ્ઞાની ના આશરા ઉપર ચાલીએ તો આપણને કશું ના આવે. એમના કહેવા પ્રમાણે જે ચાલીએ વર્ડ ટુ વર્ડ, કારણ કે સાયન્ટિફિકલી આ વિજ્ઞાન છે. કેવું છે, એક કલાકમાં આત્મા જુદો પાડી શકે એવું સાયન્સ છે, વિજ્ઞાન છે. એ તો કરોડો અવતારે આત્મા જુદો ના પડે. આત્મા તો કોઈ કરોડો અવતારે ખબર જ ના પડે. સાધુ હાથે છે ને આત્મા એનું પ્રતીતિ ના દે તો લક્ષ્મી ક્યાં વાત કરે. હું તો વિકલ્પો વધારે, હું આમ છું, હું આશ્ચર્ય થયો છું, હવે ચોરી થવાનું છું. હું અંદર આ તો વિકલ્પો વધ્યા ઉલટા છે. સારું વિકલ્પો વધારે થાય કે નિર્વિકલ્પી થવું. શું આ ધંધો ના હોય, વિકલ્પો વધારે નિર્વિકલ્પી થવું એ ધંધો ના હોય. શેર પાસે નિર્વિકલ્પી થવું કારખાનું મોટું કેમિકલ ફેક્ટરી એટલે બધું કામ તો તમારે જેટલું પીએસસી થયેલા એડજસ્ટમેન્ટ લેવું પડે ને. શ્રદ્ધા તો એક રાત માં બિંદા ઉડી જાય, શ્રદ્ધા કાલે ઉડી જાય પાછું. શ્રદ્ધા ને જ્ઞાન થી જ રહી શકાય. શું કહ્યું? મારી પાસે શ્રદ્ધા તેમાં શું કરવું? આ લોકો શ્રદ્ધા રાખી રાખીને બધું આખું ઘડે, અત્યાર સુધી વાંધળે બહેરા ટીકવાઈ લોકો થઈ લો. શું કહ્યું? તેમાં એકુય દાડો, એકુય નો દાડો રહ્યો નથી. એક ઘોડો એકલા ને જ કંટ્રોલ હોય. શું કહ્યું? કે કહો તો જ્ઞાની હોય, બેને જ કંટ્રોલ હોય. ઘોડા ને કંટ્રોલ હોય, ઘોડા ને બધી નસો કપાઈ ગયેલી હોય ને, અને જ્ઞાની હોય કંટ્રોલ ના રહે. માણસ ની બધું નહીં. ડોક્ટર મને કહે તમે નર્વસ નહીં થઈ જાય, એ દિવેરનેસ ઉપર. પછી એલર્ટનેસ, પછી આ એક્ઝેક્ટનેસ. એક્ઝેક્ટનેસ માં આવી ગયો એટલે થઈ ગયું. શું ભાઈ? અવેરનેસ ફોરિન વાળા માટે જોઈએ છે. આગળ એ લોકો પાંચ વિષયની વસ્તુઓ મળ્યા, ખાવા પીવાનું, આ સાંભળવાનું, નાકમાં હોડવાનું, આજે જોવાનું બધું એ મળ્યું, એમાં જ બધું તન્મયાકાર રાત દાડો ફોરિન. અને આપણે અહીંયા આગળ એમાં તન્મયાકાર ના હોય. અમને તો બે બંગલા બંધાયા, કારણ કે આ બે પૈયા નથી, સીધે પહોંચવાનો છે. એમાં જ તન્મયાકાર હોય. શું કહ્યું? અહંકાર ને મમતા ને એમાં અહંકાર ને લોભ બે માં જ તન્મયાકાર. કસાયો માં કસાય દુઃખદાયી. શું કહ્યું? કસાયો એ દુઃખદાયી છે, વિષયોમાં મમતા એ દુઃખદાયી નથી. અહીં વિષયમાં તન્મયાકાર ના હોય એની પ્રજા. અને પ્રાણી પ્રજા વિષયોમાં જ તન્મયાકાર. એને અવેરનેસ કરવા પડે. અવેરનેસ એટલે જાગ્રત જ નથી, સમજા? બિલકુલ જાગ્રત નથી. એ જાગૃતિ એમને કઈ છે? બાહ્ય ભાષામાં ફૂલ ફૂલ જાગૃતિ છે. હમણાં આ બાજુ અંદરની ભાષામાં નીકળે ત્યારે આપણે તો બધા આવી જશે. બીજું કોઈ જગ્યાએ નહીં ત્યારે જ આનંદ. એ ક્રોધ માન માં આવ્યા લોકો મને માટે એલર્ટ છે જ નહીં. એ લોકો શું કહ્યું? તો કેમ કહેવાય? મેં તો ઘણા બધા લોકો ત્યાં જોયા છે કે જે એ એમાં એમાં તો હજુ એ લોકો ડેવલપ થયા કરે છે. ક્રોધ માન માં આવ્યા લોકો એમના બિલકુલ સ્ટેજ આવડી સ્ટેજ છે ને. આપણી હો ફૂટ છે તેમની દોઢ ફૂટ છે. તે દોઢ ફૂટને બદલે કોઈ બે ફૂટનો, કોઈ ત્રણ ફૂટનો, કોઈ ચાર ફૂટનો, એવું તેવું થયું હોય કોઈ એક્સેપ્શન કેસ, પછી એ બધું દોઢ ફૂટમાં જ રહે છે. અને આપણું તો હો ફૂટ રહે છે. કેટલાક 25 ફૂટ નાય ખરા, 50 ફૂટ નાય ખરા, પણ પેલા જેવું નહીં, 1.5 ફૂટ નહીં. એનું જ્ઞાન બહુ ઊંચું હોય, એલર્ટ બધું એનો. એ વિષયો આ જે બાહ્ય વિજ્ઞાન એમનું પણ બહુ ઊંચું હોય, પણ એમને ક્રોધ માન માયા લોભ ના હોય. શું કહ્યું? ક્રોધ માન માયા લોભ કોને હોય? ડેવલપ ને, આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે. શું છે? આધ્યાત્મિક ડેવલપમેન્ટ. હા, અને પેલું બધું જ્ઞાન એમનું વિષય કહેવાય. એમાંય વિષય ઓછા થઈ જાય છે. જે માણસો રિસર્ચમાં પડેલા છે ને એવા તે બધા છે ને, એને વિષય પણ અહંકાર ના હોય. એમને આ ગોડા અહંકાર કે એવું તેવું કશું ના હોય. સાહસિક પ્રજા છે, બિલકુલ ડેવલપ થઈ જ નથી. ડેવલપ તો એનું પ્રમાણમાં જ છે ડેવલપમેન્ટ. આ તો ડેવલપમેન્ટ પ્રજા છે એટલે મોટી ઉંમરે જેમ આને દુઃખ કોઈ જાતનું હોય જ નહીં. દુઃખ આવ્યું હોય તો હોય, ફક્ત હોય કોને? સમજણ વાળા દુઃખ હોય. કોને હોય? સમજણ વાળા. તેવું એમને આ ફોરેનની પ્રજા છે. આના દુઃખ હોય 5 વર્ષના બાબા જેવા છે. શું? 5 વર્ષના બાબા. એમને જે સુખ છે એ મૂર્છિત ભાવ છે. શું છે? અને દુઃખ એ મૂર્છિત ભાવ છે. બોલ ને, મૂર્છાથી દુઃખ ઉત્પન્ન થાય છે, મૂર્છાથી સુખ થાય છે. દુઃખ દુઃખે હાથું નહીં હોતું. સાહજિકતા છે, કારણો મળી આવ્યા છે એટલે ડેવલપ, પછી કારણો તો ખલાસ થઈ જાય, પછી જંગલી જેવા થઈ જાય, પછી વાઇલ નહીં થઈ જતા વાત નહીં, અમને વાઇલ થતા વાત નહીં, શું કહ્યું? અને પેલા સીપીએ થઈ જાય, બહાર જ નહીં. એકલી જ પ્રજા આપણે જેવી છે, જીવ એકલી, જીવ જ એકલા. ચિત્ત કામ કરતું હોય,